જૂનાગઢમાં ગીરના ગામડાઓ નેસડાઓ તમે નામ સાંભળ્યા છે, કદાચ ઘણી વાર તમે તુલસી શ્યામની બાજુ તમે ગયા હશો. એ ગાંડી ગીર કહેવાય. ક્યારેક પણ તમારે દેશ વિદેશ ને સ્વિટરલેન્ડ ફરવા જાય ને બીજે ફરવા જાય ને કેનેડા ફરવા જાય, એટલે ક્યારેક તમે ગીરમાં તો ફરો. અહીંયા કેટલાય એવા સૌંદર્ય સ્થળો હશે, પણ એક તમે અનુભવ હશે. અમરેલી છોડીને ધીમે ધીમે તમે જેવા તુલસી શ્યામનો એ બધો વન વગડો હોય ને જંગલ, એમાં તમે પસાર થાવ અને એમાં એ શ્રાવણ મહિનો હોય અને તમે જાઓ થોડાક અંદર, બસ ગમે તેવું તમને માથું ચડ્યું હોય, શરીરમાં પેલું થઈ ગયું હોય, 5-10 મિનિટમાં ગેરંટી તમારે બધો જ તમારા શરીરમાંથી આખી અકળામણ જતી. કોણ જાણે, કારણ કે ઔષધિયોમાંથી ગળાઈને પવન આવતો હોય ભાઈ, આખીની સુગંધ જુદી હોય. કેવી આમ ચીકુડીઓની સુગંધ આવતી હોય, વંદરાયની સુગંધ આવતી હોય, વૃક્ષોની. તમે ગામડામાં ખેડૂત લોકો હોય એના તમે ખેતરમાં જાઓ, એ રજકો કે પેલું વાયુ હોય અને શેરડી વાયુ હોય અને પાણી પીવાઈ ગયા પછી ધોરિયા નાખવું હોય ને આ તમે માથું મૂકીને થોડાક લાંબા થઈ જાઓ તો રજકામાંથી જે સુગંધી પવન ઠંડો થઈને આવતો હોય ને, તમારે બરફનો ગાંગડો માથે મૂકવો ના પડે. ફાળીઓને ટેકો મારી, પતરાને ટેકો કરીને જે ખેડૂ હોઈ ગયા, અમે અમેરિકામાં વર્ણન કર્યું કે એ ચાહટિયા ઘઉં વાવ્યા હોય, એ રજકો વાવ્યો હોય, ડોડોડા રજકો ઊભો હોય, પાણી પીવાઈને ભીનો થઈ ગયો હોય, ધીમો ધીમો પવન વાતો હોય, બાજુમાં શેરડીનો ઝુંડો રહી ગયો હોય, આજુબાજુ એરડાની હાયર રહી ગઈ હોય, એક બાજુ કપાસના ખેતરો લહેરાતા હોય અને આમ તમારા ડાંગરને બધું લહેરાતું હોય, વાત કરી કે એમાં જ્યાં માણસો ધોરિયામાં આડા પડીને પાણી પી લેતા હોય, આને વૃક્ષોને છાંયે બેસી ધૂળના ઢેફાનો ટેકો કરી બાજરાનો રોટ ટલો હામણીને હળી ઊભી રહી જાય એવી છાજ, ગોળનો મોટો ગાંગડો, મેથિયા મરચાનું અથાણું અને રીંગણાનું સરસ મજાનું કોથમરી લીલા મરચા નાખેલું શાક, એ આમ જમતા હોય કેટલાય આંખમાં આંસુ આવી ગયા. આ વર્ણન કર્યું ને ત્યાં દડ દડ દડ હો મેં કહે ધ્રુસકા ન લેવા માંડે, રોવા માંડ્યા કે સ્વામીજી મહેરબાની કરીને કાઠિયાવાડને વતન સંભારોમાં બોલો. એ વાત થાવી છે કે ક્યાં એ વાત છે એમ. એટલે તમે જાઓ અંદર તો આમ તમારે આખી તબિયત બગડી બદલી જાય એમ. તો એ બાજુ ટિકરનો નેસ છે. કૃપાનંદ સ્વામી એમના મંડળ સાથે ફરતા ફરતા એ બધા ગીરમાં ફરે, કોઈ નાના ગામડા હોય, કોઈ નેસડા હોય, ન્યા સંતો શ્રીજી મહારાજની હયાતીની વાત છે. હા, એ ફરતા હોય એમાં ટિકરનો નેસ જોયો. કૃપાનંદ સ્વામી સંત મંડળ સાથે ત્યાં ગયા. 200 ભેંસનું ખાડું રાઘવજી કરીને કાહિત, મોટી મોટી થોભિયા જેવી મૂછો, લીંબુ ખોવાઈ ગયા હોય તો આમ દાંતિયો મારોથી લીંબુ જડે એવે મૂછ્યું, પડછંદાર છાતી, પાડાના કાંધ જેવી તો એની આમ કાંધ, ભરાવદાર ભૂજાઓ હાથીની હુંઢ જેવી, આગળ મોટો હોકો પડે અને હોકાની નળી લઈ અને રાઘવજી આહિર હોકો ગડગડાવે. સંત મંડળ સાથે સંધ્યા ટાણે ને થોડીક વાર હતી. કૃપાનંદ સ્વામી આવ્યા મંડળ સાથે, નમો નારાયણ આહિર ડાયરા ને, હો મહારાજ આવો આવો, અમારે નેહડે ભગવું ક્યાંથી. હા હા હા, હોકો એક બાજુ મૂક્યો, આવડે એવા પ્રણામ કર્યા. મહારાજ બોલો ભિક્ષામાં તો, ભિક્ષા તો ઠીક છે ભાઈ, તો સાંજ પડવાનો ટાણું છે, ગીરનો કાંઠો છે, ગીરના નેસડા છે, હાવજની ડણકો છે, સાથે નાના સાધુઓ છે, રાત રહેવી છે, ધો તમે ક્યાંય સગવડતા કરી દો, અમારા નિયમ ધર્મ સચવાય એમ. એકાદ બાજુ કોઈ ફરજો હોય, ખૂણો હોય, વાડો નાનો હોય, ઘાસ બાસ તમે રાખતા હોય એવી જગ્યા એકાંતની હોય તો ત્યાં ચોખવાળી કરી, કોઈ સગવડતા જોતી નથી, ભિક્ષામાં કંઈ માગવું નથી, બસ આરામ કરી હરિભજન કરવું છે, રાત કાઢવી છે. અરે મહારાજ, કોઈ આરડ્યો ખેડ્યો દુશ્મન આવે એને અમે રોટલો આપીએ છીએ, બાપે માર્યા વેર હોય પણ આવીને કે હું તાર અતિથી છું તો રોટલા જમાડીએ પછી બાપે માર્યા વેર, તો તમે તો પ્રભુ ભગવાનનું રૂપ છો, ભગવાન અને ભગવાન એક નકાર નથી, મારા બાપ અને તમે મારે આંગણે આવ્યા છો, આ બધું તમારું છે, આરામ કરો, તમે કયો ત્યાં તમને ફાવી જગ્યા બતાવો. સંતો વિચાર્યું કે આ જગ્યા બરાબર છે, અહીંયા અમને ફાવશે, ખૂણો બતાવ્યો, ભેંસુને ત્યાંથી છોડી લીધી, તરત ચોખવાળી કરી, બધું ઘાસ પાથરી દીધું, જે કઈ ગાદલા ગોદડા હશે નવી ધડક્યો કાઢી પાથરી દીધું, તકિયાઓ મૂકી દીધા, સંતોને બેસવાનું કર્યું, જળની વ્યવસ્થાઓ કરી, સંધ્યાનું ટાણું થવાની થોડી વાર હતી, ભેંસું દોવાઈ આમ બોગડામાં ઘમ ઘમ, જાણે હમણાં હામું ફાંડું પાડી નાખશે એવી શેડીઓ જાતી હોય બોગડામાં, એવા સરસ મજાના કિપાળ દૂધ સંતોને દેગડા ભરી ભરીને આપ્યા, ઠાકોરજીને ગાળીને ધરાવ્યા, સંતોએ દૂધપાન કર્યા, રાત ગળવા માંડી, એટલે કહી રાખેલું નામ પૂછી લીધું, રાઘવજી આહિર, તો હા આજુબાજુના નેહડાના લોકોને અને બધાને બોલાવજો, આપણે પ્રભુ ભજન કરશું, થોડી ભગવાનની વાતો કરશું. ભલે ભલે બાપ, ભલે મારા વાલો, ભલે. હજી ગીરના આજુબાજુના નેહડાના લોકોને બોલાવ્યા, સાંજ પડી, એ સાથે બીજા નાના મોટા સંતો, કૃપાનંદ સ્વામી જેવા સંત. ગુણાતીતાનંદ સ્વામી કીધું છે કે કૃપાનંદ સ્વામીને શ્રીજી મહારાજમાં સ્ત્રીને પુરુષમાં, પુરુષને સ્ત્રીમાં હેત હોય એવું, સ્ત્રીના જેવું હેત હતું કૃપાનંદ સ્વામી ભગવાનમાં, શ્રીજી મહારાજમાં. આવું કે એક સેજ પણ જો શ્રીજી મહારાજ ભૂલાઈ જાય તો તાળવું ફાટી જાય, આવું હેત કૃપાનંદ. એવો દરિયો હેતનો. બેઠા છે રાઘવજી આહિર, એમના બે જીવાન જોત દીકરા, જીવણો ને અમરો, એ આવી ગયા છે. બે બે બાપની બાજુમાં એક એક બેસી ગયા છે. બીજો આહિર ડાયરો બેઠો છે, માલધારીઓ બેઠા છે, 50-60 માણોનું ટોળું બેઠું છે. રાઘવાનંદ સ્વામી નાના સંતો પાસે કીર્તન બોલાવે છે, આરતી ધૂન બધું બધું થઈ ગયું છે, અને પછી જોરદાર કથા વાર્તા. એ વખતે પ્રગટ સહજાનંદ સ્વામી, ત્રણ છોકલા વાળા, અનંત કોટી બ્રહ્માંડ આદિ અક્ષરાધિપતિ કરુણા વરુણા લઈ એમની વાતો આરંભી. ગઢપુર ગામ છે, દાદાનો દરબાર છે, ત્યાં સહજાનંદ સ્વામી બિરાજે છે, અમારે જેવા 500 પરમહંસો છે, હજારો હરિભક્તો છે, આવા એવા એમના પ્રભાવ છે, આવી એ મૂર્તિ છે, આવું એમનું લાવણ્ય છે, આવી એમની કૃપા છે. આજ ભગવાન સામે આવી ગયો છે, એના અમે સાધુ છે, ગામડે ગામડે જાય છે, આ તો કલ્યાણ વહેંચવા નીકળ્યા છે, રમતા રમતા તમારે આંગણે આવ્યા છીએ, એની અમે વાતો કરીએ છીએ. આજ મનુષ્યનો દેહ મળવો, ભયંકર ગરમીનું ટાણું હોય, દેડકી અંદર ધરતીમાં દબાઈ ગઈ હોય, અને પછી એને અકળામણ થાય, બહાર નીકળે, દેડકીને બહાર આવવું, અને ઉપરથી 60 વરસાદનું ઘમઘમાટી વરસવી, ત્યારે દેડકી બોલે તકે તક તકે તક તકે તક, આ મારે તક થઈ ગઈ છે, એમ આપણને મનુષ્યનો જન્મ આવવો, સહજાનંદ સ્વામીની મુલાકાત થઈ જાવી. આ તકે તક તકે તક. રાઘવજી આહિરના પરિવાર બીજા કેટલાયના હૈયામાં શ્રીજી મહારાજ ઉતરી ગયા, કૃપાનંદ સ્વામીના પગમાં પડી ગયા કે માવતર સત્સંગી કરો, તમારા નિયમ ધર્મ સમજાવો. અમે જો જાડધરા છે પણ મારા બાપ સમજાવવા ધ્યાન રાખજો, એકવાર તમે બોલી ગયા એ પ્રમાણ થશે, વિચાર કરો. અને આપણે બુદ્ધિ લડાવ્યા કરીએ, તમે એકવાર બોલી ગયા એ લોઢામાં લીટો થશે, મારા બાપ તમારી રીત સમજાવજો. અને ખોખારા ખાઈને જે પછી સાધુ એ રીત સમજાવી, જમણા હાથ લઈને વર્તમાન ધરાવ્યા, એ જીવણાને, અમરાને, રાઘવજી આહિરને, બીજા માલધારીઓ જે કોઈ આહિરો હતા એને કંઠીઓ ધારણ કરી સત્સંગી થયા, માળાઓ આપી, સ્વામિનારાયણ ભગવાનને નામનો મંત્ર આપ્યો, શરણે લીધા. પછી જ્યારે જ્યારે સમય મળે ત્યારે વર્ષમાં 2-3 વાર સંતો ત્યાં ટિક્કરના નેસ આવે, અને એવો સત્સંગ દ્રઢ થઈ ગયો આ લોકોને કે ગઢપુરમાં કે આજુબાજુ ઉત્સવ થાય ને શ્રીજી મહારાજ જૂના કે ગઢપુર ક્યાંય હોય, એ 200 ભેંસુનું ખાડું, અને આમ હાથ નાખો તો નખમાં ઘીની ફાહું વાગે એવા ઘી થતા. હા, એ તમને કલ્પના નહીં હોય, અત્યારે ઘી જામતા જ નથી, એટલે ખબર ન હોય. બાકી એ જે ઘેસો ભેંસોના ઘી થતા ને તમે આમ હાથ નાખો ને તો તમે ફાંસું ગરી જાય, તો તમારે કાઢવી મુસીબત થઈ જાય. એવા ઘી, એવા ઘીના ગાડવા ભરી ભરી બબે મણના બાપ દીકરો બધા જ્યાં મહારાજ ઉત્સવ કરતા હોય ત્યાં આવે રાઘવજી આહિર એમના દીકરા, અને મહારાજનો લાભ લે, સેવાનો લાભ લે, રોકડા રૂપિયા ઠલવે, મહારાજના રૂપનું દર્શન કરે, સંતોનો સેવા કરે, સંતોની વાતો સાંભળે, અને રોમ રોમ રોજ પ્રતિદિન જેમ ચંદ્રની કળા વધે એમ સત્સંગ વધે. વાતને જાતા શું વાર છે ભાઈ, ધમધમ કરતા વર્ષો વયા જાય. પણ જ્યારે સત્સંગ થયો ત્યારે નાનો દીકરો અમરો, એની ઉંમર 10-12 વર્ષની છે, અને એને આહિરોમાં બાળ લગ્ન થઈ જતા હોય, એ 10-12 વર્ષની ઉંમરે એને લગ્ન થઈ ગયા છે. પછી સત્સંગ થયો, થોડા વખતમાં સત્સંગ એવો ઉતરી ગયો કે અમરાને સમજાય કે ઘરી ભજન જ ઉત્તમ છે, પણ તો તે લગ્ન થઈ ગયા છે એટલે બીજી કોઈ એને પેલી વાત નથી કે મૂકીને વ્યૂ જવું, એવું ઘરે જ છે. પણ જો કેવી મજાની વાત છે, વર્ષો જતા જતા ધીમે ધીમે આ અમરો 18-19-20 વર્ષની ઉંમરે પહોંચી ગયો. આહિરની એ લગ્નની પ્રથા પ્રમાણે ભલે નાની ઉંમરે લગ્ન થઈ ગયા હોય પણ વહુવારોને પિયરમાં જ રાખે, અને જ્યારે પછી એની ઉંમર લાયક થાય એટલે 18-19-20 વર્ષનો જુવાન થાય ત્યાર પછી એને આણું વાળે અને સાસરીએ ઘરવાળી એની પત્નીને દીકરીને મોકલે આ રીત. અને હવે આ અમરો જુવાન થયો છે એટલે વહુને પિયરમાંથી તેડીને સાસરે લાવવાના છે, એના દિવસો નકાઈ ગયા છે, એની તૈયારીઓ ચાલે છે. સામે પક્ષે કર્યાવરની તૈયારી ચાલે છે, આ પક્ષે એના સ્વાગતની તૈયારી ચાલે છે, ઘર રંગાય છે, ઓળીપા થાય છે, આ બધું થાય છે, સાધન સામગ્રી આવે છે, લોકોને જમાડવાનો ફરીથી આ બધો માહોલ હોય. અમરોનો જીવણો બે ભેંસું બસો ભેંસું લઈ હાવજ ન્યારે બથોડા લે એવા બે જુમાદડા એ ગીરમાં જઈને ભેંસુને ચરાવે છે, હાંજ પડે પાછા આવે અને દોહવામાં લાગી જતા હોય એવો બધો એનો માહોલ. સાંજને હજી વાર છે ને ભેંસુને પાછી વાળવાનો, જો ટાણાને થોડીક વાર છે, હજી એક ચોટિયાવા સૂરજ નારાયણ હજી અવકાશમાં ઊભા છે. આગળની બાજુ જીવણો ભેંસુનું ધ્યાન રાખે છે, પાછળની બાજુ અમરો હાથમાં ગેંડા જેવી મોટી લાઠી લાકડી લઈ અને ભેંસોનું રખોવાળું કરતો સહજાનંદ સ્વામીના પ્રગટના કીર્તન બોલે છે. વાલા રામ જમ કરતા કાન મારે ઘેર આવો ને મારા પૂરા, હે મારા પૂરા કરવા કોળ હસીને બોલાવો રે. વાલા રમ જમ હે રમ જમ કરતા કાન મારે ઘેર આવો રે. એ કડી પૂરી થાય ન થાય ત્યાં તો અવકાશમાંથી એક ઝબકારો છે, અને માણેક વર્ણી માણકી ઉપર સગલાધારી સહજાનંદ સામે જવું દઈને અમરાની સામે આમ પ્રગટ થઈ ગયા. મારો વાલો વાહ પ્રભુ વાહ, વાલા રમજમ કરતા કાન મારે ઘેર્યા, શું પ્રભુ આ ધબોધબ દંડવત મેળવો કરવા. દોડીને મહારાજના ચરણ પકડી લીધા. મહારાજની માણેક વળી માણકી ઉપર છે, મન મન હસે છે, શ્યામ સલૂણી મૂર્તિ છે, ત્રણ છોગલા હવામાં ફરફર ફરફર થાય છે, ગીરના ઝાડવાઓ પણ થંભીને જોઈ રહ્યા છે કે આ શું થાય છે. એમાં અમરાએ પૂછ્યું, પ્રભુ અચાનક દર્શન દેવા આવ્યા કે કઈ સેવકનું કામ પડ્યું? બોલો. આહિર જાતિ છે પણ જો વિવેક. હા અમરા, સંદેશો દેવા આવ્યો છે. અરે બોલો પ્રભુ, સંભળાશે? અરે મહારાજ, તમારે પૂછવાનું જ ન હોય, અને જો તમને એવી શંકા હોય તો અમારામાં કાચબ. એમ અમરા, હું કઈશ એમ થશે? એમ જ થાય પ્રભુ. અમે પેલા ગુરુ કૃપાનંદ સ્વામીને કીધું હતું કે તમે કેવામ ધ્યાન રાખજો, પછી આયર બચ્ચા એમાંથી નહીં બદલી શકે મહારાજ. એમ તો અમરા સાંભળી લે. હા, એક મહિના પછી હું તને તેડવા આવવાનો છું, તારે ધામમાં આવવાનું છું, હવે અહીંયા વહુને આણું વાળવાનું છું. સુખતઃ ક્રિયતે રામા ભોગ, જેને અહીંયામાંથી સ્ત્રી નીકળતી નથી. તમે જુઓ લક્ષ્ય શું સદાવે છે સહજાનંદ સ્વામી કે શંકરાચાર્ય કે આ સત્સંગે શું કહેવા માગે છે. કઈ કઈને અમૃત તો આજ પીવાનું છે. ગ્રહસ્થાશ્રમની થોડી નિંદા ટીકા થાય છે એનો અર્થ નથી કે તમે મૂકીને ભાગી જાઓ. ભાગી જાઓ તો તમે સફળ ન થાવ. પણ કહેવાનું ઉત્તમ ગ્રહસ્થ્ય હોવું જોઈએ, અને ગ્રહસ્થ્યમાં પાછું આવું જીવન હોવું જોઈએ, હાલ કેતા ઉભો થઈ જવો જોઈએ, પછી એમ થાય મહારાજ થાય. વિચારો, અત્યારે આમાંથી કોઈ તેડવા તરત સાંભળે કે એનું શું થાય, એનું શું થાય. ઓલે એ ન કીધું, એની પત્ની હતી ને, પત્ની જેને રમત રમતમાં પૂછ્યું એ કે આ જો મુમતાજ મરી ગઈ તો તાજમહેલ બંધાવ્યો, હું મરી જાઉં તો તમે શું બંધાવો? તો હું ટિફિન બંધાવું. મારે વાત કેવી મુદ્દા ની કરી લ્યો. અમરા, હા મહારાજ, વાહ પ્રભુ વાહ, અમરો તૈયાર છે. પણ જોજે, ના મહારાજ પધારો. સહજાન સ્વામી બીજી ક્ષણમાં અદૃશ્ય થઈ, અમરો વિચારે ચડી ગયો. એક બાજુ આણું વળવાનો ટાણા છે, ઘરે રોજ સવારમાં લગ્નના મંગળિયા ગીત ગવાય છે કે વેણ લાભ લેવાયા રે, કે સરોવરિયાની મીઠી પાળ કે વેણ લાભ લેવાયા રે, જાગો સતી સીતાના કંત કે વેણ લાભ લેવાયા રે. હવારના પોરમાં મંગળિયા માણીને પછી બધું ગવાય છે, અને ત્યાંથી આણા વળવાની તૈયારીઓ છે. ઢોલીડાઓ ડેજ્યા છે, મંગળિયા ગીત ગવાય છે, માવતરના કોડ કાંઈ છે અને મારા પ્રભુના કોડ કાંઈ છે. શું કરવું, શું કરવું? ઘરે આવ્યો, કોઈને કહેતો નથી, પણ ધીમે ધીમે પછી તું બાપાને વાત તો કરું, પણ ઓલી વાત ન કરી, મારે જવું છે. પણ કીધું, બાપા. હા બેટા. કેવો મરદ આહિરા ભાઈ, પહાડી પંજાદાર શરીર. રાઘવજી બાપાને કીધું, બાપા હા મારું માનશો? હં. કે ને, હમણાં આણું વાળવાનું કહેવાય દો તો કાં? હું છે તમે, મારું બસ આટલું માનો, રહેવા દો ને. અરે મૂર્ખો થયો છો, હવે આ આપણે રોકી સામે શું થાય, એ વેવાય વહેલા સાસરિયા તારા એને બધાને શું થાય, ગામમાં શું વાતું થાય, અહીંયા શું વાતું થાય, શું હોય છે, શું હોય છે તો આ બધું રોકી પાડ્યું. એલા આબરું વહી જાય બાબા, આબરું આબરીને રહેવા દો, મારી ઈચ્છા નથી. લે એમ હવે તું અધવા ચડે વૈરાગ નો અંચળો ઓઢે એમ ના લે. ના વૈરાગ ના અંચળાની બાપા વાત નથી, પણ મારું મન ના. અને જો બીજે દી વાત કરી, ત્રીજે દી વાત કરી, એટલે રાઘવજી આ કીધું કે બેટા જો આ વાત છે ને વહુ વારું તો આવશે, અને મૂર્ખો થામ, હા અમને એમ કોડ હોય કે અમારા દીકરાને ઘેર દીકરો આવે એને અમને સૌને બહુ કોડ હોય. બાપાએ કોડ રહેવા દો, કોડ રહેવા દો, અને આપણે હમણાં નથી આણું લાવું. ના ના ના ના, એ એક વાત તો નક્કી છે, ગમે તેવા સારા હારી ભગત હોય પણ એનો છોકરો જો સાધુ થવાનું કહે ને, ભલે ભલે ઢીલા પડી જાય. આમ સાધુ પગે લાગે બધાય, પણ સાધુ થવાની જો વાત કરે અથવા વરવા પરણવાની ના પાડે તો માવતરને ગમે નહીં. એ તો કોક જ હોય ને કે એવો ક્યાંથી કઈ એમ કેમ જાવા દે, બહુ લાંબુ નથી કેવું. એટલે રાઘવજી આહિર કે છે ના ના એવું ગાંડું ગેલું ના થવાય, આણું તો આવશે. ન માયને વહુ આવી ગયા બીજે ત્રીજે દિવસે, તે આંગણે વહુની પધરામણી થઈ ગઈ, થઈ ગયું બધું આવી ગયા. અમરો વિચારે છે શું કરું, પણ રોજ ઘરે આરતી થાય, દીવાબત્તી થાય, કાંઈક જે સંતોએ કીર્તનો શીખવાડ્યો કીર્તનો બોલે, જે કાંઈ ચરિત્રો સાંભળ્યા હોય નજરે જોયા હોય એ બધી ચરિત્રની વાતો થાય, ઘર આખું બધું બેઠું હોય, ઘર સભા કરવા જેવી હો ભાઈ, જે કાંઈ તમે હોય ઘરે, ઘરે બધા ભેળા થઈને 10-15 મિનિટ તો મારા ઘરે ધૂન કરો, કોઈ ગ્રંથનું વાંચન કરો, પતિ પત્ની કે જે થોડું એક દિવસ આ વાંચે બીજે દિવસ પહેલાં વાંચે, બાળકોને વંચાવીએ એના પર થોડી વાતો કરીએ. ઘરમાં આ જે કરવું ને એના જેવું ઉત્તમ એકેય કાર્ય નહીં. સેજે અરસપરસ એ બાને એકબીજાના સ્વભાવો ઉપર ઘા થાય. હાલો તમે શિક્ષાપતિ વાંચો ને એમ આવ્યું કે ગાળ અમારે સચિન ક્યારે બોલવી જ નહીં, હવે ઓલું ઘરમાં કોઈ દેતા હોય તો તરત અચકાઈ જાય ને. એ કે આમાં મહારાજ સત્સંગમાં તમે સાંભળીને બી આજો, એ એના પક્ષમાંથી સાંભળી લે, તમે તમારા પક્ષમાં સાંભળી લો, પછી કોઈને અસર ન થાય એમ. પણ હામ હામી આવે એટલે તરત છોકરાને વાંચતા તો છોકરો જ તરત કે બાપા તમે તો પણ આમ જોખ્યા વગરની દો છો, ક્લચમાં આવે ને આ તમારે, આ શરત આવે, આ અસર થાય તરત. અને 10 મિનિટ સામૂહિક બેસીને તમે ઘરે ભજન કરો એની અસર તો અદભુત થાય છે. એટલે કથા વાર્તા આવું બધું જે કંઈ આવડે એ બધું કરતા હોય, અમરો બેઠો હોય, અમરો થોડી થોડી વાતે વૈરાગના કીર્તન બોલે અને એના ઘરના આમ લાજમલાજો કાઢીને બેઠા હોય એની વાતો જાય ને હૈયામાં, અમરાને છે કે મારે એને સંભળાવી દેવું છે, એવી વૈરાગની વાતો કરે. એટલે રાઘજી બાપા રોકી દે, રે રે રે અટાણે મુકડે મૂર્તિના કીર્તન ગા, રલોણી છવે સહજાનંદ સુખકારી, વેદાંતિયા રૂપી કે છે ન્યાય આનું માને લે છે, તેવા લો આ સંતો મારે છે રે, સલોણી છવે સહજાનંદ સુખકારી. રાઘુજી બાપા કીર્તન ઉપાડી લે, ઓલા વૈરાગ ની વાત કાપી નાખે, પણ અમરો છોડે નહીં વાત, એના ઘરવાળાને મળે વાત ન કે મને ડેટ આવી ગઈ, પણ એમ કે જો મારું મન તો સલોણી છબીમાં લાગ્યું છે, મારો ને તારો સંબંધ આ લોકનો હવે નથી, આ લોકના સુખમાં કોઈ મીઠપ નથી, દેવી મારું મન તો મહારાજમાં રમે છે, આ લોકમાં શું સુખ છે, આમાં આવી ગયા ભગવાન મળી ગયા એ જ મોટું કામ. પણ જો તને સત્સંગની ખબર નથી, એકડેકથી વાત કરી દઉં, સહજાનંદ સ્વામી આ કોણ છે, અમારા ગુરુ કોણ છે, આપણી રીત શું છે, મનુષ્યનો જન્મ શેના માટે છે, આપણે શું કરી લેવાનું છે, જો આ પળ ચૂકી ગયા તો આપણું શું થવાનું છે, એ સાવ નવી કોરી પાટી. અને એ વખતના જુમાનાના પતિ પત્નીના હેત પતિ બોલ્યા ને પરમેશ્વર બોલ્યા એમ હતું, અત્યારે કોડીની કિંમત નથી, ત્યારે નહોતું એવું. એટલે ઓલી સાંભળે છે, અરે આવી વાત તો એને કોઈ દી કઈ સાંભળી ન હોય ને, પરણીને આવે ને આ કોઈ વૈરાગની વાતો કરે, શક્ય છે? ઓલી બાઈ આમને સાંભળી રહી, દેવ તમે શું બધી વાતો કરો, તો કે હા કરવા જેવું હરિભજન છે. આમ કરતા કરતા દિવસો જાય છે, મહિનો અને થોડાક એક બે દિવસની વાર હશે, અમારાને તાવ આવ્યો, ઢોલિયો ઢાળ્યો છે, અમારો સૂતો છે, રાહ જોવે છે, પરમ કૃપાળુ આપણો દેવ માવતર હવે આવશે, કઈ ગયા છે, આવશે, અમરો રાહ જોવે છે, બેઠો બેઠો માળા કરે છે, થાય એટલા કીર્તન કરે છે. રાઘજી બાપા પણ ક્યારેક ક્યારેક ભેસુના ખાડા ને આટો મારી આવે છે, આવીને પછી બેસે, અમરા તને કેમ છે, કહેતો નથી, બાપા મને સારું છે. એ ભાઈ તને આવો તાવ અચાનક ક્યાંથી આવી ગયો? બાપા આ તો શરીર છે. ના ના તારા મનમાં કઈ વાત? ના ના ના કઈ ના બાપા, બસ ભજન કરો. જીવણો આવીને બેસે, એલા કાળા કોપનો તાવ આમ તને ક્યાંથી હોય ને, પણ જો ભજન મોડો નથી પડતો, હા ભજન કરો. એમ કરતા બે દિવસ પૂરા થઈ ગયા, ત્રીજો દિવસ છે, અહીં મહિનો પૂરો થઈ ગયો, અમારાને થોડીક વધારે પેલું લાગ્યું, એટલે બાપા બેઠા છે, જીવણો પણ બેઠો છે, માણસોને મોકલી દીધા છે, ભેંસો હારે આખું ઘર બેઠું છે, આમ કેમ છે? અમારાની ઘરવાળી પણ આ મલાજો કાઢીને થોડેક છેટે બેઠી છે, માં બેઠી છે, બધા બેઠા છે, ધૂન થાય છે, ભજન થાય છે, કીર્તન થાય છે. એમાં અચાનક અમરાને સહજાનંદ સ્વામી સંતના મંડળ સાથે, કૃપાનંદ સ્વામી સાથે અવકાશમાં દેખાણા, અમરો ફળાક દઈને બેઠો થઈ ગયો. બાપા હા મહારાજ આવ્યા છે. એટલે મને કે છે કે રજા લઈ લે બાવતરની, હું તને તેડવા આવ્યો છું. એલા અમરા તે તારે જવાનું છે? હા એટલે તો માવતર હું કહેતો હતો કે આણું વાળોમાં મારો બાપ મને મહિના પહેલા કહી ગયો હતો. હે અરે અમરા, મારા વાલા તેદી તે મને કીધું હતું, મેં કૃપાનંદ સ્વામીનો સત્સંગ પીધો છે, હું કઈ તને રોકનારો હતો મારા બાપ? અહીંયા શું સુખ છે? સુખ તો એના ચરણની સેવામાં જ છે, અમારો રાજીપો છે. માવતર જુઓ, એ રાઘવજી આહિર અને હાવ જાડા ધડુસ માણસો કહેવાય ને, ન જોયા ભૂત તો જોવો ભરવાડા એવી વાત છે આ. પણ કેવા સત્સંગને લીધે અમારા સહજાનંદ સ્વામીની પાસે જવાનું હોય તેમાં અમે રોકતા છું, અમે માવતર છીએ, તારા દુશ્મન થોડા છીએ. તેદી મને કેમ તે વિગતેવાળી વાત ન કરી? બાપા મને જીવ હાલ્યો નહીં કે જુવાન છોકરો મરવાની વાત કરે તો કદાચ માવતરને ગમે ન ગમે. ના ના ના ના જો જો અમરા, અમારામાં મન રાખતો નહીં. બાન બાપા બે બોલ્યા, અમે રાજી છીએ. જીવણો બોલ્યો, અમરા અમે રાજી છીએ, કઈ વાંધો. પણ રાઘવજી બોલ્યા, અમરા હા તારા ઘરના ની રજા લઈ લે. હા મોટું બેરિયર એટલે એક અવરોધ, પણ અમરાની ને આને શું વાતો થઈ છે એ બાપાને નથી ખબર. એટલે અમરાએ તરત કીધું, હા હા ભીડું, હા મારો મહારાજ આવ્યો છો, હું જાઉં છું. લ્યો બાપાએ કીધું રજા લેવાની, તારી રજા લઉં છું, જાઉં ને. લાજ મલાજામાંથી પેલી બાઈ બોલી એની ઘરવાળીઓ, રાઘવજી બાપા એના તો સસરા થયેલી, એને મોઢે ત્યારે બોલે નહીં ને સામે. એટલે બા સાસુ એને કીધું, બા સાંભળી લ્યો, તમારા કદાચ મનમાં કંઈ બીજું હશે કે અથવા ખ્યાલ નહીં હોય, અને ખ્યાલ ન હોય એવું પણ બને. જ્યારથી હું અહીં આવી છું મને તમારા દીકરાએ અહીંયા સ્પર્શ કર્યો નથી. અમરો અમરો છે, દેવ છે પ્રભુ, મારા હૈયાના હેતથી એને વિદાય છે. સહજાનંદ સ્વામીના ચરણમાં જતા હોય હું તમારો દીકરો બનીને એવી રીતે જ ઘરમાં રહીશ. જરાય ઓછું લાવતા નહીં, લ્યો મારા તરફથી તમને રજા છે. અમારાએ કીધું, લો સૌને જાજાથી જય સ્વામિનારાયણ કહીને અમરો શ્રીજી મહારાજ ગામમાં ગયો. સુખતઃ ક્રિયતે, ક્યાં સંસારના જીવો બધા, સુખતઃ ક્રિયતે રામા ભોગ અંત શરીરે રોગ અદ્યપિ લોકે મરણમ શરણમ તદપિન મુંચતી પાપા ચરણમ. પણ ભક્તો ભગવાનના એનાથી વિપરીત જીવે છે, આ બધામાંથી મન ઉખેડીને પાપરૂપ આચરણ પાપરૂપ વાસના એનો ત્યાગ કરી ભગવાનના ચરણમાં અને નામમાં મન જોડે છે. એવું મન આપણું જોડાય, એવા આપણે થઈએ, એ જ આ સત્સંગનો અંતિમ હેતુ છે. એટલે એ ઉપદેશને કાયમ મનમાં પકડી રાખો. શ્રીજી મહારાજ આપણા ઉપર કૃપા કરે, આપણને સાચું સમજાય અને એ પ્રમાણે જીવવાનું બળ મળે એવી પ્રાર્થના સાથે વિરમીએ. સહજાનંદ સ્વામી મહારાજ.